પુરાણ અધ્યાય 16 કોણાદિત્યનો મહિમા. બ્રહ્માજી કહે છે, ભારત વર્ષમાં દક્ષિણ સમુદ્રને કિનારે ઔંડ્ર દેશના નામથી વિખ્યાત એક પ્રદેશ છે, જે સ્વર્ગ અને મોક્ષ આપનારો છે. સમુદ્રથી ઉત્તર વિરજ મંડળ સુધીનો પ્રદેશ પુણ્યાત્માઓના સંપૂર્ણ ગુણો દ્વારા સુશોભિત છે. તે દેશમાં ઉત્પન્ન જે જીતેન્દ્રિય બ્રાહ્મણો તપસ્યા અને સ્વાધ્યાયમાં સંલગ્ન રહે છે, તેઓ સદા વંદનીય અને પૂજનીય છે. તે દેશના બ્રાહ્મણો શ્રાદ્ધ દાન વિવાહ યજ્ઞ અથવા આચાર્ય કર્મ બધા કાર્યો માટે ઉત્તમ છે. તેઓ ષટકર્મ પરાયણ, વેદોના પારંગત વિદ્વાન, ઇતિહાસ વેતા, પુરાણોના અર્થના વિશારદ, સર્વશાસ્ત્રાર્થ કુશળ, યજ્ઞશીલ તથા રાગ દ્વેષ રહિત હોય છે. કોઈ વૈદિક અગ્નિહોત્રમાં પરોવાયેલા રહે છે અને કોઈ સ્માર્ટ અગ્નિની ઉપાસના કરે છે. તેઓ પત્ની પુત્ર અને ધનની તેઓ પત્ની પુત્ર અને ધનથી સંપન્ન દાની અને સત્યવાદી હોય છે તથા યજ્ઞોત્સવથી વિભૂષિત પવિત્ર ઉત્કલ દેશમાં નિવાસ કરે છે. ત્યાં ક્ષત્રિય વગેરે ત્રણ વર્ણના લોકો પણ સંયમી, સ્વકર્મ પરાયણ, શાંત અને ધાર્મિક હોય છે. ઉક્ત પ્રદેશમાં ભગવાન સૂર્ય કોણાદિત્ય નામે વિખ્યાત થઈને રહે છે. તેમના દર્શન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. મુનિઓએ કહ્યું, હે સુરશ્રેષ્ઠ, પૂર્વોક્ત ઔંડ્ર દેશમાં જે સૂર્યનું ક્ષેત્ર છે, જ્યાં ભગવાન ભાસ્કર નિવાસ કરે છે, તેનું વર્ણન કરો, અમારી એ સાંભળવાની બહુ ઈચ્છા છે. બ્રહ્માજી બોલ્યા, મુનિવર, લવણ સમુદ્રનો ઉત્તર તટ અત્યંત મનોહર અને પવિત્ર છે. તે ચારે બાજુ વાલુકા રાશિથી એટલે કે રેતથી આચ્છાદિત છે. તે સર્વગુણ સંપન્ન પ્રદેશમાં ચંપા, અશોક, બોરસલી, સફેદ કરેણ, ગુલાબ, નાગ કેસર, તાડ, સોપારી, નારિયેળ, કોઠો અને અન્ય જાત જાતના વૃક્ષ ચારે બાજુ શોભી રહ્યા છે. ત્યાં ભગવાન સૂર્યનું પુણ્ય ક્ષેત્ર છે, જે સંપૂર્ણ જગતમાં વિખ્યાત છે. તેનો વિસ્તાર એક યોજનથી પણ વધારે છે. ત્યાં સહસ્ત્ર કિરણોથી સુશોભિત સાક્ષાત ભગવાન સૂર્ય નિવાસ કરે છે. એ કોણાદિત્યના નામે વિખ્યાત તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે. ત્યાં માઘ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ઇન્દ્રિય સંયમપૂર્વક ઉપવાસ કરવો, પછી પ્રાતઃ કાળે શોચ વગેરેથી નિવૃત્ત થઈને વિશુદ્ધ ચિત્તે સૂર્યદેવનું સ્મરણ કરતા રહીને વિધિપૂર્વક સમુદ્રમાં સ્નાન કરવું, દેવતા ઋષિ અને પિતૃઓનું તર્પણ કરવું, પછી જળમાંથી બહાર આવીને બે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, પછી આચમન કરીને પવિત્રતાપૂર્વક સૂર્યોદયના સમયે સમુદ્ર તટે પૂર્વાભિમુખ બેસવું, લાલ ચંદન અને જળના તાંબાના પાત્રમાં એક અષ્ટદળ કમળની આકૃતિ બનાવી, જે કેસર યુક્ત અને ગોળાકાર હોય, તેની કર્ણિકા ઉપર તરફ ઉપસેલી હોય, પછી તલ, ચોખા, જળ, લાલ ચંદન, લાલ ફૂલ અને દર્ભ તે પાત્રમાં મૂકવા, તાંબાનું પાત્ર ન મળે તો આંકડાના પાનનો પડીયો બનાવીને તેમાં તલ વગેરે રાખવા, તે પાત્રને એક બીજા પાત્રથી ઢાંકી રાખવું, ત્યાર પછી હૃદય વગેરે અંગોના ક્રમથી અંગન્યાસ અને કરન્યાસ કરીને પૂર્ણ શ્રદ્ધા સાથે પોતાના આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યનું ધ્યાન કરવું. પૂર્વોક્ત અષ્ટદળ કમળના મધ્ય ભાગમાં તથા અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન ખૂણાઓના પાંદડામાં તથા પુનઃ મધ્ય ભાગમાં ક્રમશઃ પ્રભૂત, વિમલ, સાર, આરાધ્ય, પરમ અને સુખરૂપ સૂર્યદેવનું પૂજન કરવું. ત્યાર પછી ત્યાં આકાશમાંથી સૂર્યદેવનું આહ્વાન કરીને કર્ણિકાના ઉપર એમની સ્થાપના કરવી, પછી હાથો વડે સુમુખ સંપુટ વગેરે મુદ્રાઓ કરવી, પછી દેવતાને સ્નાન વગેરે કરાવીને એકાગ્ર ચિત્તે આ પ્રમાણે ધ્યાન કરવું. ભગવાન સૂર્ય શ્વેત કમળના આસન પર તેજો મંડળમાં વિરાજમાન છે. એમની આંખો પીળી અને શરીરનો રંગ લાલ છે. એમની બે ભુજાઓ છે. એમના વસ્ત્ર કમળ જેવા લાલ છે. એ સર્વ પ્રકારના શુભ લક્ષણોથી યુક્ત અને સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે. એમનું રૂપ સુંદર છે. એ વરદાતા, શાંત તથા પ્રભાપુંજથી પ્રકાશિત છે. ત્યાર પછી ઉદય કાળમાં સ્નિગ્ધ સિંદુર સમાન અરુણ વર્ણવાળા ભગવાન સૂર્યના દર્શન કરીને અર્ધપાત્ર લેવું, તેને મસ્તક પાસે રાખીને પૃથ્વી પર ઘૂંટણો ટેકવીને મૌન રહીને એકાગ્ર ચિતે ત્રક્ષર મંત્રનું ઉચ્ચારણ કરતા રહીને સૂર્યને અર્ધ્ય આપો. જે પુરુષને દીક્ષા આપી નથી તે ભાવયુક્ત શ્રદ્ધા સાથે સૂર્યનું નામ લઈને અર્ધ્ય આપે, કેમ કે ભગવાન સૂર્ય ભક્તિ દ્વારા જ પ્રસન્ન થાય છે. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન કોણ, મધ્યભાગ તથા પૂર્વ વગેરે દિશાઓમાં ક્રમશ હૃદય, મસ્તક, શિખા, કવચ, નેત્ર અને અસ્ત્રની પૂજા કરવી. પૂજનના વાક્ય આ પ્રમાણે છે. હરમ હૃદયાય નમઃ, અગ્નિ કોણે હ્રીમ શિરસે નમઃ, નૈઋત્યે હમ શિખાયે નમઃ, વાયવ્યે હરેમ કવચાય નમઃ, ઐશાને ઓરોમ નેત્ર નેત્રત્રયાય નમઃ, મધ્યભાગે હમ અસ્ત્રાય નમઃ, ચતુર્દિક્ષુ ઇતિ. પછી અર્ધ આપીને ગંધ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરીને જપ, સ્તુતિ, નમસ્કાર તથા મુદ્રા કરીને દેવતાનું વિસર્જન કરો. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી અને શુદ્ર સદા ઇન્દ્રિયોના સંયમપૂર્વક ભક્તિભાવ અને વિશુદ્ધ ચિત્તે ભગવાન સૂર્યને અર્ધ આપે છે, તેઓ મનવાંછિત ભોગોના ઉપભોગ કરીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. યે વાર્ધ્યમ સંપ્રયચ્છંતિ સૂર્યાય નિયતેન્દ્રિયાયાઃ, બ્રાહ્મણાઃ, ક્ષત્રિયા, વૈશ્યા, સ્ત્રિયઃ, શુદ્રાશ્વસંયતાઃ, ભક્તિભાવેન સતતં વિશુદ્ધેનાનંતરાત્મના, તે ભુક્ત્વા અભીમ તાન કામાન પ્રાપ્નુવંતિ પરાં ગતિમ. 28મા અધ્યાયના 37-38 શ્લોક સંખ્યા છે. જે મનુષ્ય ત્રણેય લોકને પ્રકાશિત કરનારા આકાશ વિહારી ભગવાન સૂર્યનું શરણ લે છે તેઓ સુખના ભાગી થાય છે. જ્યાં સુધી ભગવાન સૂર્યને વિધિપૂર્વક અર્ધ્ય આપવામાં ન આવે ત્યાં સુધી શ્રી વિષ્ણુ, શંકર અથવા ઇન્દ્રનું પૂજન કરવું ન જોઈએ. તેથી દરરોજ પવિત્ર થઈને પ્રયત્નપૂર્વક સુંદર પુષ્પ અને ચંદન વગેરે દ્વારા સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ. આ પ્રમાણે જે સપ્તમી તિથિએ સ્નાન કરીને એકાગ્ર ચિતે સૂર્યને અર્ધ્ય આપે છે તેને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. રોગી હોય તે રોગમુક્ત થઈ જાય છે. ધનની કામના હોય તેને ધન મળે છે. વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થાય છે અને પુત્રની કામના હોય તેને પુત્ર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સમુદ્રમાં સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય આપવો, તેમને પ્રણામ કરવા પછી હાથમાં ફૂલ લઈને મૌન રાખીને સૂર્યના મંદિરમાં જવું, મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન કોણાદિત્યની 3 વાર પ્રદક્ષિણા કરવી અને અત્યંત ભક્તિપૂર્વક ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, સાષ્ટાંગ પ્રણામ, જય જયકાર તથા સ્તોત્રો વડે તેમની પૂજા કરવી. આ પ્રમાણે સહસ્ત્ર કિરણો દ્વારા પ્રકાશિત જગદીશ્વર સૂર્યદેવનું પૂજન કરીને મનુષ્યને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એટલું જ નહીં, તે સર્વ પાપોથી મુક્ત થઈને દિવ્ય શરીર ધારણ કરે છે અને પોતાની આગળ પાછળની 7-7 પેઢીઓનો ઉદ્ધાર કરીને સૂર્ય સમાન તેજસ્વી તથા ઈચ્છા અનુસાર વિચરનારા વિમાન પર બેસીને સૂર્યલોકમાં જાય છે. તે સમયે ગંધર્વો તેના યશોગાન કરે છે ત્યાં એક કલ્પ સુધી શ્રેષ્ઠ ભોગોનો ઉપભોગ કરીને પુણ્ય ક્ષીણ થતા તે પુનઃ સંસારમાં ઉત્તમ યોગીઓના કુળમાં જન્મ લઈને ચારે વેદોના વિદ્વાન, સર્વધર્મ પરાયણ તથા પવિત્ર બ્રાહ્મણ થાય છે. ત્યાર પછી ભગવાન સૂર્ય પાસેથી જ યોગનું શિક્ષણ પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં ભગવાન કોણાદિત્યની યાત્રા થાય છે. આ યાત્રા દમન ભંજિકાના નામે વિખ્યાત છે. જે મનુષ્ય આ યાત્રા કરે છે તેને પણ ઉપર જણાવેલા ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન સૂર્યના શયન અને જાગરણ સમયે સંક્રાંતિના દિવસે વિષુ યોગમાં ઉત્તરાયણ અથવા દક્ષિણાયણનો આરંભ થાય ત્યારે રવિવારે સપ્તમી તિથિએ અથવા પર્વના સમયે જે જીતેન્દ્રિય પુરુષો ત્યાંની શ્રદ્ધાપૂર્વક યાત્રા કરે છે તેઓ સૂર્યની જેમ જ તેજસ્વી વિમાન દ્વારા તેમના લોકમાં જાય છે. ત્યાં પૂર્વોક્ત ક્ષેત્રમાં સમુદ્રના તટ પર રામેશ્વર નામે વિખ્યાત ભગવાન મહાદેવજી વિરાજમાન છે, જે સમસ્ત કામનાઓને પૂરી કરે છે. જે મનુષ્ય સમુદ્રમાં સ્નાન કરીને ત્યાં રામેશ્વર શ્રી રામેશ્વરજીના દર્શન કરીને તેમની બધા ઉપચારોથી પૂજા કરે છે, મહાત્મા પુરુષો રાજસુઈ તથા અશ્વમેઘ યજ્ઞોનું ફળ મેળવીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. અધ્યાય 16 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.